આજ્ઞામાં રહ્યા નિરંતર, એવું સર રહ્યા ફસલા. દાદા ને પૂછી પૂછી ને ચાલુ, એ જયારે ધર્મ કર્યો એટલે વિષમ ભાવ ને લીધે છે. સંભાવ માં જીવી શકતો નથી. આખો દાડો અપમાન પતી જાય છે, જલ્દી કેવું થઈ જાય છે, પતી જાય છે અપમાન નહી. અને બધું કાપ 2000 આ ભાવ થી રોગ થયેલા લોકો દવા થી કાઢવા માંગે. દવા કઈક ઉપચાર છે, કોઈ હોય તો મટી જાય. એનો એક લિમિટ છે દવા, ડાક્ટરો લિમિટ છે, લિમિટ છે. હટ કરવી એક માર્ગ નથી કરવું, એ ખોટું છે. ડાક્ટરો ને એ તો નિમિત્ત છે બેટા. કસાયોથી રોગ થાય, કસાયોથી રોગ થાય. વિષમ ભાવે કચાય, અને હિન્દુસ્તાન ના બધા લોકો કચાય આત્મા કહેવાય છે. કચાય આત્મા, હિન્દુસ્તાન ના લોકો કચાય આત્મા. આપડે ખોટા પડ લાકડા વધે ને, કચાય નિરંતર તર્યા કરે. લાકડા અગ્નિ દાદા થી કાતા છે. છોકરા મોટા થઈ રહ્યા છે, કાલે કાલે અવાર મોટા છોકરા થઈ રહ્યા છે. દાડુ છોકરા મોટા થયા પછી તમે પપ્પા ની સમજતા નથી. તમારા અક્ષરો થી જે થઈ રહ્યું ઉતરાતી આપ્યું છે, તેની આચાર રાખી હતી. આચાર વર્તુ ની ગયો અમર પરિવાર વર્તો છે. આ રેતી માંથી પીલો તેલ નીકળે, ધ્યાન માંથી તેલ નીકળે. આ રેતી એરામ કરતા જેવા કરતી લોકો તમારો વિષમ ભાવ થી આ લોકો બધા થયેલા છે. એ લોકો શું કહે છે કે અમે જયારે ત્યારે કાઢી નાખીએ, સ્થિર કાઢી નાખીએ. મૂળ મૂળ એમનું શું છે? વિષમ ભાવ. આવું જ્ઞાન મળ્યા પછી સંભાવ થાય અને આનંદ થાય. આનંદ થી પાછા ઉડી જાય અને સંભાવ થી કરવા ઉત્પન્ન થાય. એટલે કે બોલતા નથી તમે હવે ના થાય. મારે તો બોલવું પડે. એટલે વિષના સંભાવ થી થતા અટકે પણ જૂના લીના હોય એમના મન થાય ને આનંદ. ડિસ્ચાર્જમાં તો આવવાના ને આવવાની. જૂના વિષમ ભાવ તો જૂના વિષમ તો ચાર્જ થવાના ને ડિસ્ચાર્જ થવાના ને. જૂના જે ભરેલા હોય એ તો બધા ડિસ્ચાર્જ થવાના. ભવિષ્ય ના થતા અટકી જાય. એ બધા ભવિષ્યમાં નવા ઉત્પન્ન ના થાય. જૂના નો નિકાલ થાય. ડિસ્ચાર્જ થવાના ખરા પણ ફળ આપીને જાય. શું થાય? ફળ આપી દીધું. હજુ તરફ ગતિ નહી રહેતી છે. કેવું ગુજરાત માં ગતિ થી રહેશે એટલે શું થાય? એ અંદર જે બીજો તો તે બધા બની ગયો. શું થયું? લાયક રહ્યો નહીં. પણ આ નિવેડો કરાવો છે નીતિનો. તે બીજ ફળ ફળ આપીને જાય. તે જેટલા ફળ આપીને જાય એટલો અનુભવ જ્ઞાન પ્રગટ થાય. શું થાય? જેટલા જાય પ્રતિ બધી કદી આગળ વધે જેટલા જાય એટલો અનુભવ જ્ઞાન ઉત્પન્ન થાય. શું થાય? અનુભવ જ્ઞાન. શું અનુભવ જ્ઞાન પ્રગટ થાય? કઈ કડવા મીઠા ફળ આવે એમાં સમતા રહે છે એવું મને અનુભવ જ્ઞાન થાય. વિતરાકતા રહે એ અનુભવ જ્ઞાન થાય. તેમ તેમ જ્ઞાન પ્રગટ થતું જાય. અનુભવ જ્ઞાન. અનુભવ જ્ઞાન પ્રગટ થયા પછી વર્તનમાં આવે તારે કોઈ સંપૂર્ણ સુધારતા થઈ જઈ. વર્તનો જ્યાં સુધી માલ કરે છે નીકળી જાય ત્યારે વર્તન માં એમને એમને આપે. સાધુ લોટ થતો હોય સાથે બને. આપડે હસવું હોય લોટ થાકી સાથે પતો હજી લે પતો લોટ થાકી દે. આ તો વિજ્ઞાન છે. એક્ઝેક્ટનેસ છે. ચિંતિત માત્ર એક પરમાણુ ચેન્જ ના થાય એવી વસ્તુ છે. અને બહાર કહેતા હતા પેલા નવું વર્ષ છે જ્ઞાન પણ એક મિનિટ પણ અસ્થિર થયું નથી. મારું મન એક સેકન્ડ મિનિટ નહીં એક સેકન્ડ પણ અસ્થિર નથી થયું. પેલા ભાઈ કે હું દેવલાલ આવ્યા પછી નિરંતર જ્ઞાન લીધા પછી કાયમ મને મોક્ષમાં ગયો. ઘણા માણસો બધે બધો જ માણસ છે તે આ છે તો બીજા કેમ ના થઈ શકે? જંજાળ હોય તો થોડા દાડામાં જંજાળ નહીં અસર ઓછી થતી જશે ને. બધું વધારે જંજાળ હોય પણ ઓછી જંજાળ થાય. ધરતી બહાર નોકરી સુધા પછી મને ભેગા થયા. નોકરી સુધા પહેલા નહીં ચાલો તે ત્યાં કહે ત્યાં તો દાદા ભેગા થયા ને એક એક ત્યાં પર બધું કામ કે નહીં કેટલી મને એવું બધું પડી ગયું. બાનું ઘર બધા હતા બધા. જે જે લોકો જોયા છે એમ આપડે મળીએ છીએ. જોયા કે હા 20 મિનિટ રાખા મુસલમાન સત્ય કઈ નહીં ખ્યાલ. 20 મિનિટે તો ઘણું કર્યા કરે. એટલી સાધુ સંતો માં પણ રોગ બડો ભારે હોય છે તો એમનામાં પણ એ વિષમ ભાવ ના પરિણામે ને રોગીશ્વર છે તે સાધુ સંતો થયેલા છે. આ સાધુ આ સાધુ એને ચાર્જ જતા રોગ થાય છે. એટલે એમ કહેવા માંગે છે કે સાધુ સંતો માં પણ વિષમ ભાવ થી જ આ રોગ છે. એમ વિષમ કપડા બધા માટે દાડો થયો એને આ કયું પહેરા નહીં સારા કામ એવા નતા કયું બધા આવે છે વેપારી એવા છે પછી એવા છે ઉગેલી તો ત્રયાદી જાહેર થાય એટલે વિચાર આવતા ને હાથે પ્રતિમા કરી કાઢી નાખે ભરી સમજ ત્યારથી કે પાણી દાદા એ કહ્યું કે પાણી મૂકી દેજે કે એમનો શબ્દ ઉઠાવીશ નહીં અને એની જોડે એડજસ્ટમેન્ટ લઈને સત્સંગમાં ના અવાયું કે આ વિજ્ઞાન ની ઘાત ના થવી જોઈએ ત્યારથી મન આખું ફરી ગયું. એમનું તો એમનું હિત કરવા જતા આપણું હિત થશે એમનું હિત કરવા જતા આપણું હિત આપડે ગજા ગજી છે તો કરીએ ભલી વાર ના આવે આ રહી કદા ઘર માં આવ્યા ગયો જય જાડે આ સાહેબ સાહેબ પાસે બધું સીધી રીતે ચાલીએ છીએ તો ઘરમાં શું કામ ના ચાલીએ. હા બીજે બધે એડજસ્ટ થઈ ચાલીએ નહીં ઘરમાં એકલું છે બરોબર છે અને આપડા વોક ને હારે નહીં જો હું કેવો હું કેવો હારે નીકળતો પછી વડું ખરા પણ ત્યાં હારે કરો છે એ કે પેલો કઈ ગયો હારે કરો છે ત્યાં વડું ખરો હું કઉ જતા હોય તો જતા રહેતા નથી તો વરસ જતા રહે ને અત્યારે જતા રહે એટલે આ મારી કામમાં એટલે ઘણા વખત દાદા એ પેલું એક ઘર્ષણ હતું ને જે એ ઘણા વખત અટકી ગયું છે હા જે આડાઈ એટલે શરૂઆતમાં શું થતું એ મને કે તું બેસ એટલે હું કઈ નથી બેસતો એ ઘણા વખત પહેલા થતું હતું પછી પછી એ ભૂલ લાગી કે નહીં એ બહુ ભૂલ જ છે મોટી ત્યારથી પછી એ બંધ કરી દીધું રીતે એ કહે ને કે આ કામ છે આ કરવાનું છે આ કરતા જ પછી એ કહે ને કે પોતાનું અંદર ઉભું થાય ને કે મારે ત્યાં જવું છે ઉતાવળ છે એ બધી વાતો છોડી ને પણ એમનું પહેલા સાચવી લેવાનો લગભગ 5-6 વર્ષથી તો આખું વર્તનમાં ફેરફાર થઈ ગયો છે એની પહેલા તો શું હતું રિસર્ચ નું બધું એ થતું હતું પણ દાદાએ 2-3 વખત મને કહ્યું આ વ્યવહાર ખોટો કહેવાય એમ કરીને પછી બધું ફેરી નાખ્યું બધું સાઈન હારું બોલાવા એ આગળ એ પાછળ આવી જાય હવે તો કયા શું કહીએ આપણે ના પાણી પણ મરમ ગલ્યો નથી હોવ તું મરમ ગલ્યો ને તો આ દિન કહી દઈ તો આ દિન કે છે કન્યા જોઈ લો હા આવું એના મનમાં પૂરું થઈ જાય કે કન્યા પર ના આવીએ તારી ના કહેવાય કેવું પાસ થઈ ના થઈ આપડા આશીર્વાદ આગળ પડી ગયો કોઈ થી જુદી ના હોય છે. મન જુદું પડ્યું કે માં એ મન છે તે મોકશે નહીં, પણ ઊંધી ગતિ મળી ગયું છે. શું કહું ઠાકોર વ્યાજ શું કહેતા હતા કે 9 વર્ષમાં એક મિનિટ પણ એક સેકન્ડ પણ મારું મન અસ્થિર થયું નથી. શું કહે છે મન અસ્થિર થયું 300 માણસો છે આપડે મિનિટે કહ્યું કે ના મિનિટ નહી સેકન્ડ. એટલે આ બધા પૂછ્યું અમને હિંમત જરી પેલા લખવા નથી માટે લેખ લખવા બોલે છે 9 વર્ષમાં શું બોલે લાગે માણસ આખ્યા. આ જ્ઞાન લીધા એક માણસ ભાઈ આયા ત્યાં કેવા મળ્યા કે 9 વર્ષ આ જ્ઞાન લીધા છે, એક મિનિટ પણ મારું મન અસ્થિર થયું નથી કે છે. એક સેકન્ડ ભાગી ગયા છે 2000 કે પગાર બોલે છે, પણ એક મિનિટ પણ અસ્થિર થયું નથી. એવા વિજ્ઞાન છે આ તો જે તે વાત છે. આજ પપ્પાજી ને કેમ નો ત્યારે લાગે છે કોઈ નો ક્લેમ ના રહેવો છે. એમ કેમ પૂછ્યું કે ક્યાં કેમ શું છે તમારે એટલે કાપી પડે ફરિયાદ છે જીતી લેવાનું જીત સંકુચિત મન વાળા સંકુચિત આપણા વિશાળ મન માં આવી જાય તેવું થાય. સંકુચિત મન વાળા આપણા વિશાળ મન માં એનું નામ બોલ એનું સંકુચિત મારો મારો સંકુચિત થાય બંધન માં ગમે છે. મને બંધન ગમે તને કઈ ગમે વિશાળ મન અજ્ઞાન જ એવું છે. વિશાળ મનતા અજ્ઞાન નું પેલી 5 આજ્ઞા છે એ વિશાળ મન માં લાગે એવું. વિશાળ મન બાપુજી કેતા હતા આજે એટલે દાદા એનું જ્ઞાન બહુ જ આમ કરેક્ટ વસ્તુ છે. 5 આજ્ઞા બહુ કરેક્ટ વસ્તુ છે કે આખી જિંદગી સાધુ આચાર્યો બધું જૈન ધર્મ પાડે છે, પણ દાદા ની પાસે આ 5 આજ્ઞા એક વખત પાડે ને તો એના કરતા આ ઊંચું ચડી જાય. અનુભવ પૂરક એટલે આખી જિંદગી પેલો જૈન ધર્મ કર્યો હોય પણ ગુ ચૂકેલા નહીં. આપડે તો મિનિટ કઈ ના સેકન્ડ મનસ્થિત છે નથી. 9 વર્ષ આ જ્ઞાન કેટલું પછી તમને ના ભાઈ કરતો આવડે તે જ્ઞાન શું કરે વિચાર. જ્ઞાન જોડે દિન કરતા આવડ્યું છે. આપણા તો એક એક વાક્યો બધા આમ એક એક ચાવીઓ છે કોઈ જગ્યાએ મૂંઝાઈ નહીં ગુંચવાડ ઉભો ના કરે. પછી જાગ્યો નહી તમને દેખાયું કેમ ના કરવાનું જુદા પાડે ને અક્કલ આપણને જુદા પાડે ને પેલા ફાફા થતા હાર ને મોરારજી ભાઈ વાફ માં છે ને ફરી જગ્યા મળી ગઈ ગતિ લોકો બહુ ખુશ થઈ ગયા જવાન નથી પણ આ ઉપાધિ કર્યા કરે જાગૃતિ દાદા બહુ રે જાગૃતિ સપનું એક બંધ અર્થનું સપનું તે આ જાગતા જોયે જાગતા જાણે બંધ અર્થના સપના અને આ ઉઘારી અર્થના સપના ને જ્ઞાનીઓ જાણે આપણું છપનું અમર જાગે એટલે સૂર્યા અવસ્થા પછી સ્વપ્ન અવસ્થા નિંદ્રા માં તો કશું સમજે જ નહીં સ્વપ્ન અવસ્થામાં પોતે કઈક જીવે જાણે કઈક નહીં મને કઈક થયું બહુ અનુભવ થાય એટલે જાગ્યો એ તો જાગ્યો પછી હવે આ સપના ને જુએ ને જાણે એટલો જાગે હા પછી આ સપના ને પણ જુએ જ્ઞાની પુરુષ કે આ સપના માં જુએ બધા પેલો કે સંભાળ જેવો છે હા હા એ જાણે કે આ સપના બોલી જશે મજા ગુટા બોલે એ જાણે કે આ સપના બોલી હોય છે સંભાળ એવી થાય કે આપડે હાકે ઉપર એટલે પછી વરમ વડા કરે સપના માં વડે ના વડે જાગૃતિ એ જ આત્મા એ જ એક એવું જ્ઞાન છે ફૂલ જાગૃત થઈ ગયું કેવું નિરંતર ઘટી છે નિરંતર જાગૃતિ અત્યારે અવસર મૂકવા આવ્યો ને વિટામિન પ્રતિકૂળ થશે વિટામિન એને અનુકૂળ છે તે દેહનું વિટામિન માથા ઘરમાં છે પોતાના જાણે હાર બધી માથા બોલ બાર માથા બોલે ફર ફર કરે પુસ્તક માં શાસ્ત્ર માં ખરું કર્યું ત્યાં જાય બે જાય ત્યાં પછી માન બધી કહે છે જામીન છે તમે જામીન થાવ છો ને તમે જામીન થાવ છો જ્ઞાન આપીને તમે પણ જ્ઞાન આપીને જામીન થાવ છો ને જામીન અમારે આજ્ઞાન પાડે ત્યારે બેઠા છુટકાવે તો અમારે જમીન કારણ કે અક્રમ વિજ્ઞાન છે, આજ્ઞા પાળવી પડે. અને ક્રમિક માં તો શું કરે, જે બધું ખપાઈ ખપાઈ નિદ્રા કરી કરીને આગળ જાય. એટલે એમને બીજું કઈ કરવા ના હોય, પણ ચિંતા છે જુદી. છેલ્લા સ્ટેશને જાય જે અવતાર મુક્ત થયો, તે અવતારમાં ચિંતા. જય સચિદાન, છે જ ચિંતા. છેલ્લા અવતારમાં નહીં ખબર, છેલ્લા અવતારમાં. અને આ ચિંતા રહી, કારણ કે પૂર્ણ આત્મા પ્રાણ્યા, આત્માની પૂર્ણ દશા પામ્યા. હવે રહી શું થાય કે સાહેબ, નિકાલ કરવાનો રહી છે. આવો આક્રમ વિજ્ઞાન જેવું પૂરેપૂરું આયોજન સર્વ સંપૂર્ણ ટકા કરવામાં આવે તો આ દશા થાય ને. માણસ ના મન અસ્થિર થાય, ડિસ્ચાર્જ કરતા કરતા અસ્થિર થયા કરે નઈ. ડિસ્ચાર્જ કરતા કરતા અસ્થિર થયા કરે, ચિંતા ના પડી શકે. ડિસ્ચાર્જ કરતા કરતા અસ્થિર થયા કરે ને, મેં હાલી જવું છે. ડાક્ટરે કહ્યું કે તમે આરામ લો, તો હું દાદા નું લખતા કરતો હતો. રોજ આવડું પોન લખ્યા કરે, 200 પોન એવડાવડા કર્યા. આવડાવ અત્યાર સુધી 3-1 હજાર પણ કર્યા છે. આવડે એવું પણ મન ડિસ્ચાર્જ નહીં, પણ આવ્યું નથી. હાર્ટ નું આવી તો આવ્યું નથી. વિજ્ઞાન ની કિંમત છે ને, જો વિજ્ઞાન ની દશા જો. લીધા પેલા પેલા એક ટાણ અસ્થિર થયા કરે નથી. એક ક્ષણ પણ રહ્યું નથી, કલ્પનામાં નથી આવતી કે સ્થિર. શું કહ્યું? પેલા તો મગજ મન સ્થિર રહે એવી કલ્પના જ આવતી નથી, અસ્થિરતામાં જ હતા. અસ્થિરતા વાત જુદી છે. સમજ સમજાય તમે? નથી સમજાયું. એટલા નું જ રે, લક્ષ્મી જાગી નું મન સ્થિર રહે છે. આપણે કોને સ્થિર કેવું, પેલો પ્રશ્ન આ થાય, કોને સ્થિર કેવું? એ તો કોઈ પણ પર્યાય એને આડે ને વિચારવા પણ ના રે, અને આશ્ચર્ય પણ ના રે, પણ વિચારવા પણ ના રે. તો વિચારે આમ કેમ, એવું પણ ના હોય. વિચારે નહી તો મન જ કહેવાય નહીં. જો વિચારે નહી તો મન કહેવાય નહી. મન નથી એમ થયું, મન નથી એટલે નહીં, પણ વિચારે નહી એટલે મન નથી જેવું. એમ જ કહી શકું શું કહ્યું, અમને નથી એટલે મન નથી જેવું. નથી જેવું એટલે ભલે આમ ફરે એક જગ્યાએ અટકે નહીં. 2-5 મિનિટ એક જગ્યાએ 2-5 મિનિટ અટકે નહીં. જેમ ગોળ ની કાકરી હોય ને, મગ પર ના કરે એવું ના હોય. કોઈ ગ્રંથિ એવી ના હોય કે અટકે. એમ શીખતા કહેવાય, અમારે એવું રે. પણ આવું એવું એમને રે, એ મોટી ઇજાજી હોય છે. લગભગ 6-1 માણસ હતી આ બધા. Ha બરોબર અટકે નહી, હું જ્યાં હોઉં હું અમદાવાદ રહેતો, હું આણંદ હું ત્યાં વડોદરા વડોદરા છોકરા કરી લે મન જે નીકળી ગયું નીકળી ગયું મુક્ત થઈ ગયું ને શું કરવાનું છોકરા તમે ઇનામ આપવાના થયું કરવાની મોટા કરવાના ભણાવવાના અને નોકરી લગાવી દેવાના શું કરે પછી અત્યાર કરતો આપણે લેવા દેવા ફ્રી હુવાવડ તો કરી પણ ના કરે લો હારા વડે હુવાવડ નહીં કરતો કે લોક વડે એવું કાર્ય ના કરું છોકરાનું ભાવ શું કરું લોક ફી નથી હાલતો કે છે પરજો બતાવે ને ફરજિયાત આ લોકો આપડે શું કરે ના આમ કર્યું ને આમ કર્યું ના કેવાય હું આ તો ફરજિયાત છે બેડ ફરજો તો આપડી હુવાડ થયેલી આપડે હુવાડ કરવી પડે છે ચાર ના મળ્યો તે ભોગવ્યું તે ભૂલ કરી આપણા જ કર્મ નો ઉદય આ તો નિમિત્ત છે શું છે એટલે આપણી ભૂલ આજ પકડી માટે આપણે વ્યવસ્થિત કહીને છૂટા થઈ જવાનું શું કરવાનું વ્યવસ્થિત કહેવાનું આપણી ભૂલ એ તો ખાલી નિમિત્ત થયો આપડે લેવા દેવા નહી એ પાસે પકડા છે ત્યારે એ ગુનેગાર હતા ત્યાં જયારે દીખાતો હશે ઉપાધિ આપણને એ જુલા દીખાઈ નાખે ને હાથમાં આવ્યા હતા હમણાં આપણે ઉપાધિ ભોગવી આપણે ભોગવવું પડે એટલે ભોગવે ભૂલ કોની આપણી ભૂલ કોની આપણી, અને પછી આપણે સંતાપ કરીએ તો વળી શું થાય? પાછો આપણે સંતાપ કરીએ તો શું થાય? ફરી ફરી આ સંસાર ઉભો જ છે ને નિરાંતે, એ સંતાપ કરી દા ઉભો રહ્યો આપડે એને મેળ પાડી આવું ના કર્યું સંસારમાં આવું હતા આવું કરી એક તો પછી લમડે લખેલી ખોટ 2000 ગયા તે અને પછી આ સંતાપ કર્યો તેને ફરી ખોટ બીજી બે એટલે અહીંયા આવવું પડે બસ બરાબર. હા હલાલ ખોરો દુનિયામાં પાછું અહીંયા આવવું પડે શું કહ્યું ગરજા ગરજી ના જ્યાં સ્વાદા છે આપડે તો બિન ગજો સોદા છે ગજા ગજી ના સોદા ગુજરાતી બરોબર પંચ પરમેશ્રી એટલે પંચ પરમેશ્રી થઈ ગયેલા હોય તે અને પંચ પરમેશ્રી માં જરા બે માર્ક માટે નાપાસ થયેલા હોય તેને હાલ કઈ કાઢી ને થાય સ્વાભિષ્ણ તો ખરા ને નાપાસ થયો એટલે કે કોઈ બી નિયમ જ જાય એટલે એનું ઓમ પરમેશ્વરી મળે આપણે તો બેવું ને માર્ક આપવા જોઈએ બે હાથે પરીક્ષા જોયેલા હતા આપડે તમને કેમ લાગે જેટલી જાગૃતિ વધે એટલી ઉપાદાન શક્તિ જેટલી જાગૃતિ વધે એટલી એનું ઉપાદાન જે જાગૃતિ પ્રમાણે એ જ ઉપાદાન છે શું છે એટલે આ ઝાડ પણ બધા નિંદ્રામાં છે શું છે એક ઇન્દ્રિય જીવો બે ઇન્દ્રિય નિંદ્રામાં છે અરે ફરે તો નિંદ્રા શું કહ્યું પણ જો બુદ્ધિ થઈ તો નિંદ્રામાં એટલો જાગૃત છે કે શું કહ્યું બુદ્ધિ થી જાગૃતિ એટલે રાતે સપનું આવ્યું છે એને જુએ સપનામાં જુએ સપનું આવે અને જુએ જો રાજાનું સપનું આવ્યું હોય તો હવામાન વજન થતા થોડું વધી ગયું હોય અને જો ભિખારીનું સપનું આવ્યું તો ઘટી જાય વજન સપનું ઇફેક્ટિવ છે શું છે રાજાનું સપનું આવે તો આનંદ છે ને એટલે થોડું વધે અને પેલું દુઃખ થાય તે સપનામાં દુઃખ થાય તો ઉછી ગુજરી થઈ ગયું શું કહ્યું બધું ઇફેક્ટિવ છે આ બધું ગપુ નથી આ તમે સપનામાં લગ્ન કરે ગયા હતા સપનામાં ગયેલા કે રાખતા સપનું અમે જ જાગે અમે તમે સુધાર્થ ના થાય એ જાગે આ તો ઉઘાડી વખત નું સપનું સમજ જાગ્યા પછી ના થયું આત્મવત્તર ઉભું તે મુક્તિ થાય એટલે આ ઉપાદાન જાગૃતિ જેટલું જાગૃતિ નું પ્રમાણ એ પ્રમાણે ઉપાદાન કે ઉપાદાન ની જાગૃતિ પ્રમાણે પદ્ધતર આવી ગયું હોય ઉપાદાન નહી નિમિત્ત માં કામ લાગે ઉપાદાન વાળી પર બે વાર બે હજાર કદી આવે નઈ આપણે કઈ આત્મજ્ઞાન સમજાવો એમનું સમજે બિચારા નહી સમજે એટલે ભગવાન એમને અભવ્ય કયા શું કરું એટલા માથા બોલ કરશો નહી આપડે લોકો કે અહી ભવ્ય છે એટલે અહી શું કરાયા એટલે પાછળ ત્યાં આગળ ત્યાં જઈને પાછા પૂછે જઈ સાહેબ હું અભવ્ય કે ભવી કઈક તમને વિચાર આવ્યા માટે તમે ભવી બે સાહેબ ટીપિંગ થઈ ગયા એ તો બધા નહીં કાલે વિચાર આવશે પાછું એટલે બધા ભવી થઈ ગયા તમે હવે બેઠા નહી હોય એ ગુફામાં બહુ નહીં તમે હવે શું કેતા હતા મારે તો પડી દીધું પેપર કે તમે વિચાર માટે તમે ભવી એટલે પછી બધા કોણ પછી વિચાર ના આવે બધા ભવે થઈ જાય બધું દેખાય નહી એવું એ લોકો કહે છે પણ કે જે આંખ હોય તો શેત્રુંજય દેખાય જ કે અભવી જે હોય જીવ એ શેત્રુંજય દેખાય નહી એવું કહે છે એ લોકો તો કે આંખ હોય તો શેત્રુંજય દેખાય એવું મેં કહ્યું મહારાજ સમજે સમજતા નહીં શેત્રુંજય શું છે ભેખમાર કોણ એ બધું સમજતા નહીં હવે સોગા પૈસાલી વહુ ને બનાવ્યો ધણી અને ધણી બનાવ્યો વહુ ચાલુ ગાયું લગ્ન માં આંખ હોય તો દેખાય એનું શું તો કે જવાબ નહી આપે આ મોક્ષ નો માર્ગ મળી ગયો છે બગાડશો નહી હૈદરાબાદ માં બેસે બગાડશો નહી કહ્યું ફરી ફરી આ તાલ નહી પડે કોઈ અવતાર આપડે અહી દૂર ભરી ખરા આ ભરી ને શું કહ્યું ભગવાન ની વાત અમને સમજી જાય ભરી કોને કેવા માંગે છે અમને સમજી જાય શત્રુંજી નહી દેખાય પદે ગાડા ના અંદર નારાયણ ગોડા આપડે એમને પૂછી જવું આપડા ત્યાં જે સાયન્ટિસ્ટ છે ને એમ પૂછ્યું કે અમારે ત્યાં આવું લખે શત્રુજો ના દેખાય ત્યાં શત્રુજો શું છે ત્યાં એક મોટો ડુંગર છે લખી નાખે વાત શું તું ને શું ને બધું શું લખ્યું